سور اے معون سورہ نمبر 107. بسم اللہ الرحمن الرحیم. اللہ نا نام تھی جینی رحمت اتلی وشال چھے اتلی موٹی چھے کہ جے تینے مانے چھے تینا اوپر تو رحم کرے چھے પણ જે તેને નથી માનતો તેના ઉપર પણ તેની રહેમત ફેલાયેલી છે. શું તે માણસને જોયો કે જે ન્યાયના દિવસને જુઠલાવે છે, કયામતના દિવસને ખોટો પાડે છે? એ જ તે છે જે યતીમને ધૂતકારીને તરછોડીને કાઢી મૂકે છે, માં બાપ વગરનાને તિરસ્કારીને કાઢી મૂકે છે. અને જેનો કોઈ આધાર નથી, આશરો નથી, તેઓને ખાવાનું ખવડાવવા માટે ઉત્તેજન આપતો નથી, જોશ દેવરાવતો નથી. માટે અફસોસ છે તે નમાઝ પઢનારાઓ માટે. الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ. કે જેઓ પોતાની નમાઝથી બેદરકાર રહે છે, ગાફિલ બની રહે છે, નમાઝના અસલી મકસદથી બેખબર રહે છે. الَّذِينَ هُمْ يُرَاءُونَ. ને જેઓ લોકોને દેખાડવા માટે પડે છે. وَيَمْنَعُونَ الْمَاعُونَ. ને જિંદગીની જરૂરી વસ્તુઓ આપવાની ના પાડે છે.